ભિન્ન હોય એમાં કોઈ કહેવાપણું જ નથી, પરંતુ મર્યાદા માર્ગથી પણ, મર્યાદા માર્ગના અંતર્ગત જે ઉપાસના ભક્તિ છે તેનાથી પણ પુષ્ટિ માર્ગ છે એ એક ભિન્ન માર્ગ છે. આ વાતને જ્યારે આપણે સમજી શકીએ ત્યારે પુષ્ટિ જીવ અને પુષ્ટિ માર્ગ, પુષ્ટિ સાધન અને પુષ્ટિનું ફલ આ સરણીને આપણે હવે બહુ વ્યવસ્થિત રૂપથી સમજી શકીશું. એટલે હવે તમે આગળ જુઓ, જેમ માર્ગ ભિન્ન છે એમ પુષ્ટિ માર્ગ એટલે પુષ્ટિ સર્ગ, મર્યાદા સર્ગ અને પ્રવાહ સર્ગ આ પણ ત્રણ ભિન્ન છે. સર્ગનો મતલબ અહીંયા એમ સમજવાનો છે કે એક જાતની સિસ્ટમ, કોઈક એક જાતની પ્રણાલી. સર્ગનો સામાન્ય રીતે અર્થ ઉત્પત્તિ થાય છે, સર્ગ એટલે પેદા થવું. અહીંયા પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં શ્રી મહાપ્રભુજી સર્ગ શબ્દનો પ્રયોગ એક પ્રક્રિયા, એક પ્રણાલી કે સિસ્ટમના રૂપમાં કરી રહ્યા છે. જ્યારે આપણે સિસ્ટમ શબ્દ કહીએ કે કોઈક પ્રણાલી કહીએ ત્યારે ઘણી બધી વસ્તુઓ ભેગી થઈ અને એ પ્રણાલી બને છે. આ પ્રણાલીની અંદર કેટલી કેટલી વસ્તુ આવે છે એને ખાસ ધ્યાનથી સમજજો. જ્યારે આપણે પુષ્ટિ સર્ગ કહીએ છીએ ત્યારે એનો મતલબ એ છે કે પુષ્ટિનો જીવ, એ પુષ્ટિ જીવનો દેહ કે એના અંગ, એની ક્રિયા અથવા તો એની સાધના અને એને પ્રાપ્ત થતું ફળ. આ ચાર વસ્તુ એવી છે કે જે એક પુષ્ટિ નામની પ્રણાલીને બનાવી રહી છે. તે જ રીતે મર્યાદા સર્ગ એનો અર્થ એ છે કે મર્યાદાનો જીવ, અર્થાત જે જીવને ભગવાને મર્યાદા માર્ગ માટે વરણ કર્યું છે, એ મર્યાદા જીવનો દેહ, એના અંગ, એના દ્વારા થતી ક્રિયા કે સાધના અને એના દ્વારા પ્રાપ્ત થતું એનું ફળ, આ મર્યાદા સર્ગ થયો. અને ત્રીજો તે જ પ્રમાણે પ્રવાહી જીવ, પ્રવાહી દેહ કે એના અંગ, પ્રવાહી સાધના કે એની ક્રિયા અને એના દ્વારા પ્રાપ્ત થતું એને આસુરી કે પ્રવાહી ફળ. તો આ જે છે એ સર્ગ ભેદ છે. જેમ માર્ગ ત્રણ ભિન્ન છે એમ આ ત્રણ સર્ગો પણ ભિન્ન છે. શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે, સર્ગભેદમ પ્રવક્ષ્યામિ સ્વરૂપાંગ ક્રિયાયુતમ. હવે હું સ્વરૂપ અંગ અને ક્રિયાયુક્ત સર્ગભેદ તમને સમજાવી રહ્યો છું. આ સર્ગ એટલે આ પ્રણાલી પ્રભુમાંથી કેવી રીતે પ્રકટ થઈ રહી છે, અથવા પ્રભુનું વલણ પુષ્ટિ સર્ગ કે મર્યાદા સર્ગ કે પ્રવાહી સર્ગની સાથે કયા પ્રકારનું છે આ વિચારણી બને છે. એનું સમાધાન આપ આપી રહ્યા છે. ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ, વચસા વેદ માર્ગમ હિ પુષ્ટિ કાયેન નિશ્ચય. પ્રભુ જે વખતે આ સૃષ્ટિમાં પ્રવાહ સર્ગને લાવી રહ્યા છે ત્યારે પ્રવાહ સર્ગની ઉત્પત્તિ પ્રભુના મનથી છે. ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ. ઈચ્છા માત્રનો અન્વય બધા સાથે છે. ઈચ્છા માત્રેણ કાયેન પુષ્ટિમ, ઈચ્છા માત્રેણ વચસા મર્યાદા, આ રીતે એને સમજવાનું છે. એટલે પ્રભુએ જ્યારે સૃષ્ટિને પ્રકટ કરવાની ઈચ્છા કરી ત્યારે શબ્દનો આનો અર્થ તમે સમજજો એક વખત, પછી એનો તાત્પર્ય આપણે વિચારીશું કે મનથી પ્રભુએ પ્રવાહ સૃષ્ટિ પ્રકટ કરી, વાણીથી મર્યાદા સૃષ્ટિ પ્રકટ કરી અને કાયાથી પુષ્ટિ સૃષ્ટિ પ્રકટ કરી. આ આચાર્યચરણના જે શબ્દ છે એ શબ્દનો અર્થ છે. હવે કાયાથી સૃષ્ટિ, વાણીથી સૃષ્ટિ અને મનથી સૃષ્ટિ એનો જો આપણે લિટરલ સેન્સમાં કોઈ અર્થ વિચારીએ તો એવું લાગે કે જાણે મનમાંથી પ્રવાહી જીવો પ્રકટ થયા, મોડું ખોલ્યું તો મૂળામાંથી મર્યાદા સૃષ્ટિ પ્રગટ થઈ ગયો અને કાયામાંથી કોઈ એવું જાતનું એક ડુપ્લિકેશન થઈને કે પ્રોજેક્શન થઈને ને કોઈ કાયામાંથી પુષ્ટિ સૃષ્ટિ પ્રકટ થઈ. પણ આ જે શબ્દો છે અહીંયા એ પ્રતીકાત્મક શબ્દો છે. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા જે વાત કહી રહ્યા છે એનો અર્થ આ રીતે સમજવા કરતાં પ્રભુનો એ ઉત્પન્ન થયેલી પૃષ્ટિ પ્રવાહ અને મર્યાદારૂપી જે પ્રણાલી છે એના સાથે કેવું વલણ પ્રભુએ અખત્યાર કર્યું છે એ અર્થમાં આને સમજવું જોઈએ. અને કેટલાક વ્યાખ્યાકારોએ એ દૃષ્ટિથી એને સમજાવ્યું પણ છે, એના ઉપર તમે થોડું ધ્યાન આપજો. જેમ શ્રી કલ્યાણરાયજી છે, એમના શ્રી હરિરાયજીનો ઉત્સવ, એમના પિતા એમ આજ્ઞા કરે છે કે સામાન્ય ઈચ્છયા પ્રવાહી સૃષ્ટિ અને રમણાર્થમ દૈવી સૃષ્ટિ. મનસા પ્રવાહમ સૃષ્ટવાન અને વચસા વેદ માર્ગમ પુષ્ટિં કાયેન, એનો અર્થ શું છે કે પ્રભુએ સૃષ્ટિ પ્રકટ કરવી છે, એ સૃષ્ટિમાં કેટલાક જીવાત્માઓને પ્રભુ પોતાના અંતરંગ કાર્ય માટે પ્રકટ કરવા ઈચ્છે છે, એમની પાસેથી અંતરંગ કાર્ય લેવા ઈચ્છે છે, અને કેટલાક જીવાત્માઓ પાસે ભગવાન સામાન્ય કાર્ય લેવા ઈચ્છે છે. ત્યારે જે અંતરંગ કાર્ય માટે સૃષ્ટિ પ્રકટ થઈ છે એ પુષ્ટિ સૃષ્ટિ છે, અને સામાન્ય કાર્ય માટે પ્રકટ થયેલી જે સૃષ્ટિ છે એ મર્યાદા સૃષ્ટિ છે અથવા પ્રવાહ સૃષ્ટિ છે. તો મનસા પ્રવાહમનો મતલબ એ છે, અને આપણે આ અર્થમાં કેવી રીતે ઘટાવ્યું તો એક વાત સમજજો કે મન છે એ સ્વયં ચંચલ છે, એટલે કોઈક વિષયમાં કે કોઈ વસ્તુમાં જ્યારે આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે થોડા ક્ષણ માટે એ વસ્તુમાં આપણું ધ્યાન રહે અને પછી ફરી પાછું ત્યાંથી ધ્યાન ચાલ્યું જાય છે. આપણું જે ચિત્ત છે એ મન કરતાં થોડું વધારે દ્રઢ છે વિચારના વિષયમાં કે કોઈને સ્થિર કરવામાં. મનમાં રહેલો વિષય છે એ ઘડીકમાં ચાલ્યું જાય, ઘડીકમાં આવે, એમાં આપણો વશ નથી ચાલતો. પણ કોઈ વિષય આપણા ચિત્તની અંદર ચાલ્યું જાય, કોઈ વિષય એટલો નજીક આવી જાય કે જે આપણે શબ્દ વાપરીએ છીએ ગુજરાતીમાં તન મનમાં વસી ગયું, તો હવે એને કાઢવું મુશ્કેલ છે. કોઈ આદતો મનુષ્યને હોય છે, સારી પણ બુરી પણ, કેટલીક આદતો નિરંતર એ વસ્તુના સંગમાં રહેવાથી એ તન મનની અંદર વણાઈ જાય છે, જેમ લોકો અમુક વસ્તુના બંધાણી હોય, તમાકુ છે, બીડી છે, સિગરેટ છે, આવી તામસી અત્યંત કે ચાય કોફી જેવી કે ભાંગ શરાબ જેવી વસ્તુઓ છે, અમુક જુગાર જેવી વસ્તુ હોય, અમુક ખાનપાનના વિષયમાં પણ મનુષ્ય છે એ જાતના અભ્યસ્ત થઈ જાય. જેમ ઉત્તરપ્રદેશ રાજસ્થાનના લોકો છે એ ઘઉંની વસ્તુ ઉપર અત્યંત વધારે આસક્તિ રાખતા હોય, દક્ષિણના છે એ ભાત ઉપર બહુ આસક્ત હોય છે, ગુજરાતીઓ છે ફરસાણ છે એના ઉપર બહુ આસક્ત રહેતા હોય છે. તો આ બધી વસ્તુ એવી છે કે જેનાથી એમને ચેન ન પડે જો એ વસ્તુ ન મળે દિવસમાં એક વખત. તો મેં અહીંયા ગોંડલ માટે એમ સાંભળ્યું છે કે અહીંયા ગુંડા ગાંડા ને ગાંઠિયા અને ગાબડા એ અહીંયાની બહુ પ્રસિદ્ધ વસ્તુ છે. તો અહીંયા કોઈ કઈ જાતનું વ્યસન હશે એનું. પણ હવે જુઓ કે જે વસ્તુના આપણે બંધાણી થઈ રહ્યા છીએ એ કેવલ બંધાણ તો મનનો વિષય છે, પણ જ્યારે આપણે વસ્તુ નથી મળતી અને બેચેની થાય છે તો એ બેચેની શરીર સુધી પણ પહોંચે છે. એટલે સમય ઉપર એ વસ્તુ ન મળે તો મનુષ્યનો વ્યવહાર પણ એની મર્યાદાને ગુમાવી દે છે. એટલે માથું દુખે, ચીડિયો થઈ જાય, કોઈ કામમાં એનું મન ન લાગે, બધું હાથમાંથી છૂટતું જાય, પડતું જાય, આ જાતનો એના શરીરના અંદર પણ પ્રભાવ પડે છે. તો કેટલીક વસ્તુઓ જ્યારે ખાલી એક મનને સ્પર્શ કરી છે એનાથી આગળ નથી વધી તો શરીરમાં એનો પ્રભાવ નથી આવતો, પણ મન દ્વારા ધીરે ધીરે એ વાણીમાં આવે એટલે આપણે એની ચર્ચા પણ કરીએ, વિચાર પણ કરીએ, એના વિષયમાં નિરંતર વાગોળતા પણ રહીએ, તો એક સ્ટેપ એ આગળ ગયો મનથી વાણીમાં પ્રવેશ્યો. મન અને વાણીમાં નિરંતર એ ચાલી રહ્યું હોય તો એક સ્ટેપ આગળ જઈને એ આપણા વ્યવહારમાં કે આપણા શરીર કે ક્રિયાની અંદર પણ એ વસ્તુ આવી જાય છે. તમે જોતા હશો વિદેશની અંદર અત્યારે જે રીતે હથિયાર હિંસા પ્રધાન બધા ફિલ્મ કે એ જાતનું અત્યંત વાતાવરણ જોવા મળે છે, ત્યાંના સંગીત ભોજન વગેરેના અંદર જે ટેસ્ટ છે તે આ બધામાં અત્યંત તીવ્ર તામસ વૃત્તિ છે એ ત્યાં વધતી જઈ રહી છે. એના કારણે પ્રભાવ એ પડે છે કે નાના નાના બાળકો છે એ લોકો પણ પોતાના ઘરમાં કોઈ હથિયાર હોય તો એનાથી નાની નાની વાતમાં આવેશમાં આવી ક્રોધમાં આવીને માતા પિતાના ઉપર ગોળી ચલાવીને તેમને ખતમ કરી દેતા હોય છે સ્કૂલમાં. ને એવું તો અમેરિકા વગેરે દેશમાં અવારનવાર આ જાતની ઘટના બનતી રહે છે કે કોઈ મિત્ર સાથે ઝઘડો થયો, એ વિદ્યાર્થી ઘરમાંથી 5-7માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ બંદૂક લાવીને ઢીસમ ઢીસમ બધાને ખતમ કર્યું. તો આ પરિસ્થિતિ શા માટે પહોંચી ત્યાં કે એ જે હિંસા છે એ જે અત્યારે માત્ર દૃશ્યમાં હતી કે વિચારમાં આવી હતી એ ધીરે ધીરે વાણીમાં પણ આવતી ગઈ અને પછી ફટાક દઈને એ વ્યવહારની અંદર કે ક્રિયાની અંદર પણ ઉતરી ગઈ. તો જ્યારે આ સ્થિતિ આવે છે ત્યારે એ વસ્તુ તન મનમાં વસી ગઈ છે એમ આપણે કહીએ છીએ. અહીંયા પ્રભુનું તાદાત્મ્ય જે પુષ્ટિ પ્રવાહ કે મર્યાદા સૃષ્ટિને પ્રકટ કરી છે એની સાથે કેવું છે એ બતાવવા માટે શ્રી મહાપ્રભુજીએ પ્રતીકાત્મક મન વાણી અને કાયા શબ્દનો પ્રયોગ કર્યો છે. શ્રી મહાપ્રભુજી અહીંયા એ વાત કહેવા માગે છે, જેમ શ્રી કલ્યાણરાયજી પણ એ વાતને સમજાવ્યું કે જ્યારે પ્રવાહી સૃષ્ટિનો કોઈ વિષય હોય કે આ સૃષ્ટિમાં પ્રવાહી સૃષ્ટિના તરફ પ્રભુની દૃષ્ટિ જાય તો પ્રવાહી સૃષ્ટિના વિષયો પ્રભુના મનથી વાણી સુધી આવતા નથી, મનથી જ એ કાર્યનું સમાપ્ત થઈ જાય છે. એટલે પ્રભુનો અભિનિવેશ કે પ્રભુનું એની સાથેનું જે તાદાત્મ્ય છે એ મનથી વાણીના સ્ટેપ ઉપર પહોંચતું નથી. એટલે પ્રભુને એમ લાગે છે કે આ વિષય છે એ મનથી જ પૂર્ણ કરી દેવા જેવો છે, એના અંદર આગળ વધવાની કોઈ આવશ્યકતા નથી. પરંતુ મર્યાદા સૃષ્ટિનો જ્યારે પ્રશ્ન આવે છે ત્યારે પ્રભુનો એક વધારે કદમ આગળ વધીને વાણી ઉપર શ્રી પ્રભુ પહોંચે છે. કેમ કે મર્યાદા સૃષ્ટિના સંચાલન માટે નિયમન માટે એમને સાધન અને ફલની પ્રાપ્તિ માટે પ્રભુએ કોઈ પોતાના વચનરૂપી વેદ મર્યાદાને સ્થાપિત કરી છે. એટલે વાણીથી આગળ વધીને મનથી આગળ વધીને વાણીના સ્તર ઉપર પણ પ્રભુ મર્યાદા સૃષ્ટિની સાથે સંકળાયેલા રહે છે. એટલે પ્રભુની જવાબદારી મનનું તો કોઈ જવાબદારી નથી. દાખલા તરીકે હું કોઈ વ્યક્તિના અત્યારે સંબંધમાં એમ વિધાન કરું કે તમે મારા વિષયમાં આવું કેમ વિચારી રહ્યા છો, આનો શું પુરાવો, હું કોઈના ઉપર એવો આક્ષેપ કરું, એક સ્કિઝોફ્રેનિયા કરીને મનોવૈજ્ઞાનિકો એમ કહે છે કે એક રોગ છે જે રોગની અંદર માણસને નિરાધાર કલ્પનાઓ થતી રહેતી હોય છે. એટલે કોઈ વ્યક્તિના વિષયમાં કોઈ અજાણી જ વ્યક્તિ હોય પણ જેને સ્કિઝોફ્રેનિક હોય એ આવીને તમારા સામે ઊભો રહી જાય કે કેમ તમે કાલે મને તમાચો માર્યો, કેમ મને ગાળો દઈ રહ્યા છો તમે, બોલો હેપતાઈ જાય કે અચાનક આ શું થયું, જીવનમાં પહેલીવાર તમને મળ્યો છું. પણ એ વ્યક્તિ જે રોગી છે એના મનમાં એ જાતની કલ્પનાઓ ભ્રાંતિઓ નિરંતર થયા કરે, એને જેણે કોઈ કે ગાળો આપ્યો હોય એટલે અંદરનું તંત્ર એટલું બગડી જાય કે જે વ્યક્તિએ એને ગાળ આપી હોય એ વ્યક્તિનું વિસ્મરણ થઈ જાય અને એ વ્યક્તિ કોઈ નવી સામે આપણા જેવો કોઈ પણ અભાગ્યો એના સામે પહોંચે એને એ વ્યક્તિ માનીને એના ઉપર તૂટી પડે, મારી પણ દેજો આગળ વાત વધે તો સ્કિઝોફ્રેનિક છે એના અંદર આ એક સ્ટેપ આગળ વધતી વાતો છે. પણ એનો કોઈ પુરાવો નથી. ખ્યાલમાં આવ્યું ને, એ મન પૂરતી જ વાત છે. હું કોઈ એવો આક્ષેપ કોઈના ઉપર કરું તો આજે કોઈ પણ ડાયો માણસ છે એના સામે જઈને આપણે આ વિવાદ લઈને પહોંચીએ કે આણે મને મનમાં ગાળ આપી, તો તમે એને કહો કે એમ ન કરે ને મારી માફી માંગે, તો એ પંચ બિચારો એનો શું સમાધાન કરે? કે કોઈ કોર્ટ કાનૂન છે એ આનો શું ઉપાય કાઢી શકે? છેલ્લે એટલે જ કહેવું પડે કે જરાક બે ત્રણ ઇલેક્ટ્રિક શોક લેવડાવી દે, બધું સરખું થઈ જશે. એના સિવાય તો બીજો કોઈ ઉપાય નહીં ને આનો. મનનો શું પુરાવો? એમ પ્રભુનું પણ જે વલણ છે એ પ્રવાહી સૃષ્ટિના સંબંધમાં કંઈક આવું છે. ચોરને કહે ચોરી કર અને સાહુકારને કહે જાગતો રહે, એમાં કોઈ પુરાવા પ્રભુ ત્યાં પ્રવાહી સૃષ્ટિના સાધન કે ફલના વિષયમાં આપી નથી રહ્યા. એનું જે થવાનું હોય તે થાય, પરંતુ મર્યાદા સૃષ્ટિના વિષયમાં પ્રભુનું વલણ આવું બેજવાબદારીપૂર્ણ નથી. એ જાતનું ઉપેક્ષાપૂર્ણ વલણ મર્યાદા સૃષ્ટિ માટે નથી. કેમ કે મર્યાદા સૃષ્ટિનો જીવ છે એની એવી મનોવૃત્તિ છે કે નહીં, ભગવાનના વચનરૂપ વેદ મર્યાદા છે, એ વેદવદન એ મર્યાદા છે, એને અનુસરવું, એ પ્રકારે મારે મારી જીવન પ્રણાલીને વ્યવસ્થિત કરવી છે. તે સ્થિતિમાં જે વચનને એ અનુસરશે તે અનુસાર ભગવાન ફલ આપવા માટે પણ એના સાથે બંધાય છે. કેમ કે વચનનિષ્ઠ સૃષ્ટિને પેદા કરી છે. યદિ એ વચનના વિપરીત એ જીવ છે કોઈ આચરણ કરશે તો એને એનું વિપરીત ફળ પણ પ્રાપ્ત થશે. અહીંયા પ્રભુનું વલણ મર્યાદા સૃષ્ટિ સાથે પ્રવાહી જીવો કરતાં એક કદમ આગળ છે, વધારે છે. અત્યારે છાપામાં તમે જોતા હશો એક જાહેરાત આવે છે, જે બિલ લે તે શું કંઈક સ્લોગન છે. તમે કોઈ માલ ખરીદો તો બિલ જરૂર ખરીદ લો એના પાસેથી. એના માટે સરકાર પ્રચાર કરે છે કે જે બિલ લે એનું ભાગ્ય ઉઘડે કે એવું કંઈક. એમાં કંઈક ઇનામી યોજના પણ સરકારે રાખી છે કે બિલના પ્રમાણે એ વ્યક્તિને સરકાર છે એ ઇનામ આપશે. આપણા ઘણા બધા વ્યવહારો છે એ લિખિત વ્યવહારો નથી હોતા, રોકડા આપ્યા, વસ્તુ લીધીને ચાલતા બન્યા. દુકાનદાર પાસે કોઈક વખતે એવી સ્થિતિ થાય આપણી કે જે માલ લીધો હોય એ બગડેલો હોય, સડેલો હોય, મિલાવટવાળો હોય, અથવા એ જે કામ માટે છે એ કામ બરોબર ન કરતું હોય, અને બિલ વગર આપણે ત્યાં વ્યક્તિ પાસે પૂછી જઈએ કે ભાઈ આ વસ્તુ મેં તમારી પાસેથી લીધી હતી અને ખરાબ નીકળી તો મને રિપ્લેસ કરી દો. તો દુકાનદાર શું કહેશે? ખરીદતી વખતે તો એ તમે બિલ નહીં લ્યો તો કોઈ આગ્રહ નહીં કરે કે ના ના લઈ જ જાઓ બિલ, પણ જ્યારે તમે એ વસ્તુને પાછી આપવા જશો ત્યારે એમ પૂછશે કે બિલ લાવો, મારી પાસેથી લીધી એની શું ગેરંટી? મર્યાદા માર્ગ છે આ મર્યાદા માર્ગ છે. ત્યાં વચન છે એનું ત્યાં કંઈ વજન પડી રહ્યું છે. એમ પ્રભુ જ્યારે કોઈ મર્યાદા સૃષ્ટિ સાથે વ્યવહાર કરે છે ત્યારે વચન અનુસાર વ્યવહાર ચાલશે. એટલે પ્રભુનો એની સાથે ઇન્વોલ્વમેન્ટ છે, એ વાણીથી મનથી આગળ વધીને એક વાણીના ઉપર પણ છે. પરંતુ જ્યારે પુષ્ટિ સૃષ્ટિનો પ્રશ્ન છે ત્યારે પુષ્ટિજીવોના સાથે પ્રભુ કેવલ મન વાણીમાં જ સીમિત નથી, પ્રભુ સ્વયં ત્યાં તત્પર છે. એટલે એનો દાખલો જેમ તમે લો તો જેમ અવતારકાળની અંદર ભગવાન